श्री ब्रह्म पुराण अध्याय 30। मार्कंडेय मुनि ने प्रलय काल में बाल मुकुंद ना दर्शन ने तेमनु वरदान मळ्युं। ब्रह्मा जी कहे छे, मुनिवरो कल्पना अंत में जारे महासंहार नो प्रारंभ थयो, चंद्रमा सूर्य ने वायु नो नाश थई गयो, स्थावर जंगम समस्त प्राणियों नष्ट थवा लाग्या, તે સમયની વાત જણાવું છું। પ્રથમ પ્રલયકાળના પ્રચંડ સૂર્યનો ઉદય થાય છે, પછી મેઘોની ઘોર ગર્જના થાય છે, વીજળી ત્રાટકે છે જેનાથી વૃક્ષ અને પર્વતો તૂટી ફૂટી જાય છે, સંપૂર્ણ જગતનો સંહાર થઈ જાય છે, ઉલ્કાપાત થાય છે, સરોવરો અને નદીઓનું બધું જળ સુકાઈ જાય છે, પછી વાયુનો સહારો મળતા સંવર્તક નામનો અગ્નિ સમસ્ત વિશ્વમાં પ્રસરી જાય છે, ઉપરથી બહાર સૂર્ય તપવા લાગે છે, પૃથ્વીને ભેદીને તે અગ્નિ રસાતળમાં પહોંચી જાય છે અને દેવતા દાનવ તથા યક્ષોને ભયભીત કરવા માંડે છે। પૃથ્વી પર જે કાંઈ હોય છે તે બધાને બાળીને તે અગ્નિ નાગલોકને પણ બાળે છે અને પછી ક્રમશઃ નીચેના સમસ્ત લોકને તત્કાળ નષ્ટ કરી દે છે। 20 લાખ યોજન સુધી ફેલાયેલો વાયુ અને સંવર્તક અગ્નિ દેવતા અસુર ગંધર્વ યક્ષ નાગ અને રાક્ષસ બધાને ભસ્મ કરી નાખે છે। આવા ઘોર મહાપ્રલયના સમયે પરમ ધર્માત્મા માર્કંડેય મુનિ એકલા ધ્યાનસ્થ થઈને બેઠા હતા। પ્રલયાગ્નિની લપેટો તેમની પાસે પણ પહોંચી, તેમના કંઠ તાળું અને હોઠ સુકાઈ ગયા। તે મહાભયાનક અગ્નિને જોઈને તેઓ ભયભીત થઈ ગયા અને કોઈ રક્ષક ન મળવાના કારણે આમ તેમ ભાગવા લાગ્યા। તેમને ક્યાંય શાંતિ ન મળી, તેઓ વિચારવા લાગ્યા, શું કરું, સમજાતું નથી, કોના શરણમાં જાઉં, કેવી રીતે સનાતન દેવી પુરુષોત્તમના દર્શન કરું। આ પ્રમાણે એકાગ્ર ભાવથી ચિંતન કરતા મહાપ્રલયના કારણ એવા સનાતન દિવ્ય પદ પુરુષેશ નામક વટરાજ પાસે પહોંચી ગયા। તે દિવ્ય વડને સામે જોઈને મુનિ બહુ ઉતાવળથી તેની પાસે ગયા અને તેના મૂળ પર જઈને બેસી ગયા। ત્યાં ન તો કાલાગ્નિનો ભય હતો કે ઉલ્કાપાતનો, ન ત્યાં સંવર્તક અગ્નિ આવી શકતો હતો અને ન વજ્રપાત વગેરેનો ભય પણ હતો। ત્યાર પછી વિદ્યુન માળાઓથી વિભૂષિત ગજરાજો જેવા તેજસ્વી મહામેઘ આકાશમાં ઉમટી આવ્યા। તેમણે સંપૂર્ણ આકાશને ઢાંકી દીધું અને એટલી વૃષ્ટિ કરી કે પર્વત વન અને ખાણ સહિત સમસ્ત પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ। મુશળધાર વૃષ્ટિ કરીને પૃથ્વીને ડૂબાડી દેનારા મેઘોએ તે ભયંકર સંવર્તાગ્નિને હોલવી દીધો। આ પ્રમાણે 12 વર્ષો સુધી ભારે વૃષ્ટિ થતી રહી, સમુદ્રે પોતાની મર્યાદા છોડી દીધી, પર્વતો ગળી ગળીને વહી ગયા અને પૃથ્વી પાણીમાં ડૂબી ગઈ। ત્યાર પછી પ્રચંડ વંટોળિયો ચડ્યો, તે પ્રબળ વાયુએ વેગથી બધા વાદળો વિખેરી નાખ્યા। પછી ભગવાન વિષ્ણુ તે ભયંકર વાયુનું પાન કરીને એકારણવમાં શયન કરવા લાગ્યા। તે સમયે સમસ્ત સ્થાવર જંગમનો અભાવ થઈ ગયો, દેવતા અસુર મનુષ્ય યક્ષ અને રાક્ષસ પણ નષ્ટ થઈ ગયા હતા। તે સમયે માર્કંડેય મુનિએ વિશ્રામ કરીને શ્રી પુરુષોત્તમનું ધ્યાન ધર્યા પછી જ્યારે આંખો ઉઘાડી ત્યારે પૃથ્વીને જળમાં ડૂબેલી જોઈ। તે વટવૃક્ષ, પૃથ્વી, દિશા વગેરે, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, વાયુ, દેવતા, અસુર અને નાગ વગેરે કોઈ પણ દેખાતા ન હતા। મુનિવર માર્કંડેય પણ સ્વયં જળમાં ગોથા ખાવા લાગ્યા। પછી તેમણે તરવાનો આરંભ કર્યો, એ આર્ત ભાવે આમ તેમ તરતા રહીને ભટકવા લાગ્યા। તેમને કોઈ પોતાનો રક્ષક દેખાતો ન હતો, તેમના ધ્યાનથી ભગવાન પુરુષોત્તમને પ્રસન્નતા થઈ હતી। તેમણે મુનિને ભયથી વ્યાકુળ જોઈને કૃપાપૂર્વક કહ્યું, ઉત્તમ વ્રતનું પાલન કરનારા બેટા માર્કંડેય, તમે હજુ બાળક છો, થાકી ગયા છો, આવો આવો, શીઘ્ર મારી પાસે આવી જાઓ, હવે તમારે ગભરાવાની જરૂર નથી, હવે તમે મારી સામે આવી ગયા છો। ભગવાનની આ વાત સાંભળીને મુનિ ચિંતામાં ડૂબી ગયા, વિચારવા લાગ્યા, શું મેં સ્વપ્ન જોયું છે અથવા મારા પર આ મોહ છવાઈ ગયો છે? હવે વિચાર આવતા જ તેમના મનમાં દુઃખનાશક બુદ્ધિનો ઉદય થયો। તેમણે એવો નિશ્ચય કર્યો કે હું ભક્તિપૂર્વક ભગવાન પુરુષોત્તમના શરણે જઈશ। આ નિશ્ચય પ્રમાણે માર્કંડેય મુનિ મનોમન ભગવાનનું સ્મરણ કરતા રહીને તેમના શરણે ગયા ત્યારે તેમણે જળની ઉપર પુનઃ તે વિશાળ વટવૃક્ષને જોયું. તેની ઉપર સુંદર દિવ્ય પલંગ પથરાયેલો હતો જેના પર બાલરૂપધારી ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. એ કરોડો સૂર્ય જેવા તેજસ્વી શરીરથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ચાર ભુજા, સુંદર અંગ, પદ્મપત્ર જેવા વિશાળ નેત્ર, શ્રીવત્સથી વિભૂષિત વૃક્ષસ્થળ અને હાથોમાં શંખ ચક્ર અને ગદા હતા. દિવ્ય રત્નોનો શણગાર હતો. ભગવાનને આ રૂપમાં જોઈને માર્કંડેય મુનિના નેત્ર આશ્ચર્યથી ખીલી ઉઠ્યા. તેમના શરીરમાં રોમાંચ થઈ આવ્યો. એ ભગવાનને પ્રણામ કરીને મનોમન બોલ્યા, અહો ભયાનક એકારણોમાં આ બાળક કઈ રીતે નિર્ભય રહે છે. આ પ્રમાણે વિચાર કરતા એ આમ તેમ પાણીમાં વહી રહ્યા હતા. તેમની ચેતના લુપ્ત થઈ રહી હતી. એ પોતાના ઉદ્ધાર માટે વ્યાકુળ થઈ ગયા. તે સમયે તેમને બહુ દુઃખ થયું. આ બાજુ વટવૃક્ષ પર સૂતેલો બાળક બાલ સૂર્યની જેમ પ્રકાશિત થઈ રહ્યો હતો. તે પોતાના મહિમામાં જ સ્થિત હતો. માર્કંડેય મુનિ તે સંપૂર્ણ તેજોમય બાળક સામે જોવા પણ અસમર્થ થઈ ગયા. મુનિને નજીક આવતા જોઈને બાળકે હસીને મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું, બેટા, જાણું છું કે તમે બહુ થાકી ગયા છો અને પોતાની રક્ષા માટે મારી પાસે આવ્યા છો. હવે તરત મારા શરીરમાં પ્રવેશી જાઓ, અહીં તમને પૂર્ણ વિશ્રામ મળશે. બાળકની વાત સાંભળીને માર્કંડેય મુનિ કંઈ બોલી ન શક્યા. તેઓ ભગવાનની માયાથી મોહિત થઈને વિવશ થઈ બાળકના ખુલ્લા મુખમાં પ્રવેશ કરી ગયા. તેના ઉદરમાં ગયા પછી તેમણે ત્યાં અનેક જનપદોથી ઘેરાયેલી આખી પૃથ્વી જોઈ, મીઠા જળના સમુદ્રો જોયા. જંબુ, પ્લક્ષ, સાલમલ, કુશ, કોંચ, શાક અને પુષ્કર નામના દ્વીપોનું અવલોકન કર્યું. ભારત વગેરે સંપૂર્ણ ખંડો અને પર્વતોનું નિરીક્ષણ કર્યું. બધા રત્નોથી સંપન્ન સુવર્ણમય મેરુગીરીને પણ જોયો, જે અનેક પ્રકારના રત્નમય શિખરોથી વિભૂષિત, અનેક કંદરાઓથી યુક્ત, અનેક મુનિજનોથી વ્યાપ્ત, જાત જાતના વૃક્ષો અને વનોથી પરિપૂર્ણ, અનેક જીવજંતુઓથી સેવિત, અનેક અનેક આશ્ચર્યથી યુક્ત વાઘ, સિંહ, સુવર, ચમરી ગાય, પાડા, હાથી, હરણ, વાનર તથા અન્ય જીવજંતુઓથી સુશોભિત તથા અત્યંત મનોહર હતો. ઇન્દ્ર વગેરે અનેક દેવતા, સિદ્ધ, ચારણ, નાગ, મુનિ, યક્ષ, અપ્સરા તથા અન્ય સ્વર્ગવાસીઓથી તે પર્વત શોભી રહ્યો હતો. આ પ્રમાણે શોભામય સુમેરુ પર્વતને જોતા જોતા બાળકના ઉદરમાં તેઓ ભ્રમણ કરવા લાગ્યા. તેમણે ક્રમશઃ હિમવાન, હેમકૂટ, નિષદ, ગંધમાદન, શ્વેત, દુર્ધર, નીલ, કૈલાસ, મંદર, મહેન્દ્ર, મલય, વિંધ્ય, પારિયાત્ર, અર્બુદ, સહ્ય, સુક્તિમાન તથા મૈનાક વગેરે ઘણા પર્વતોને જોયા. તેમણે આ લોકમાં જેટલા પણ ચરાચર સૃષ્ટિના ભૂત જોયા હતા તે બધા તેમને ભગવાનના ઉદરમાં દેખાયા. અથવા બહુ કહેવાની શી જરૂર, બ્રહ્માથી લઈને કીટ પર્યંત સંપૂર્ણ સ્થાવર જંગમ જગત, ભૂલોક, ભૂવલોક, સ્વલોક, મહરલોક, જનલોક, તપલોક, સત્યલોક, અતલ, વિતલ, સુતલ, પાતાળ, રસાતલ અને મહાતલ રૂપ બ્રહ્માંડને તેમણે બાલરૂપધારી ભગવાનના ઉદરમાં જોયું. તે સમયે માર્કંડેયજી સર્વત્ર જઈ શકતા હતા. ભગવાનની કૃપાથી તેમની સ્મરણ શક્તિનો લોપ પણ થયો ન હતો. એ ભગવાનના ઉદરમાં સંપૂર્ણ જગતનું અવલોકન કરતા રહીને ફર્યા, પરંતુ ભગવાનના શરીરનો ક્યાંય અંત ન દેખાયો. ત્યારે એ વરદાતા શ્રી હરિના શરણમાં ગયા. એ જ સમયે એકાએક વાયુ વેગે ખેંચાઈને ભગવાનના ખુલ્લા મુખમાંથી તેઓ બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા પછી તેમને ફરી મનુષ્યથી રહિત સંપૂર્ણ પૃથ્વી એકારણવના જળમાં નિમગ્ન દેખાઈ. સાથે સાથે વટવૃક્ષની શાખા પર પલંગ પર બિરાજમાન શિશુરૂપધારી ભગવાનના પણ દર્શન થયા, જે સંપૂર્ણ જગતને પોતાના ઉદરમાં લઈને વિરાજમાન હતા. તેમનું વૃક્ષસ્થળ શ્રીવત્સથી સુશોભિત, નેત્ર કમળપત્ર જેવા વિશાળ અને શ્રીઅંગ પિતાંબરથી આચ્છાદિત હતું. તેમને ચાર ભુજાઓ હતી. ભગવાને જોયું કે માર્કંડેય મુનિ મુખમાંથી નીકળીને જળમાં તરતા રહીને અચેત જેવા થઈ રહ્યા છે. ત્યારે ભગવાને હસીને કહ્યું, બેટા, શું તમે મારા ઉદરમાં રહીને વિશ્રામ કરી લીધો? મારા ઉદરમાં તમે ક્યુ ક્યુ આશ્ચર્ય જોયું. મુનિશ્રેષ્ઠ, એક તો તમે મારા ભક્ત છો, બીજું બહુ થાકેલા છો અને ત્રીજું મારા શરણાગત છો. તેથી તમારા હિત માટે હું તમારી સાથે વાતચીત કરું છું. અહીં મારી તરફ જુઓ તો ખરા. ભગવાનની આ વાત સાંભળીને માર્કંડે મુનિના રોમ રોમ ખીલી ઉઠ્યા. જોકે દિવ્ય રત્નોથી અલંકૃત તેજોમય ભગવાન તરફ જોવું અત્યંત અઘરું હતું, છતાં તેમણે તેમને જોયા. ભગવાનની કૃપાથી તેમને ક્ષણભરમાં નૂતન પ્રસન્ન અને નિર્મળ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ. ત્યારે માર્કંડેજીએ ભગવાનના દેવવંદિત ચરણોને જેમની આંગળીઓ અને તળિયા લાલ લાલ હતા મસ્તક નમાવીને પ્રણામ કર્યા. હર્ષયુક્ત અને વિસ્મિત થઈને વારંવાર તેમના તરફ જોયું અને હાથ જોડીને હર્ષ ગદગદ વાણીમાં તે પરમાત્માનું સ્તવન સ્તુતિ કર્યું. માર્કંડેજી બોલ્યા, માયાથી બાલરૂપ ધારણ કરનારા દેવદેવ જગન્નાથ, કમળ જેવા સુંદર નેત્રો વાળા સુરશ્રેષ્ઠ પુરુષોત્તમ, હું દુઃખી થઈને આપના શરણમાં આવ્યો છું, મારી રક્ષા કરો. સંવર્તક નામના અગ્નિએ મને સંતપ્ત કરી રાખ્યો છે. હું અંગારાની વૃષ્ટિથી ભયભીત થઈ રહ્યો છું, મારો ઉદ્ધાર કરો. હે દેવેશ, હે પુરુષોત્તમ, મેં આપના ઉદરમાં ચરાચર જગતને જોયું છે, એનાથી હું બહુ વિસ્મિત થયો છું. હું વિષાદગ્રસ્ત તો છું જ, મારી રક્ષા કરો. હે પુરુષોત્તમ, આધાર રહિત સંસારમાં આપના સિવાય બીજું કોઈ આશ્રય આપનાર નથી, મારા પર પ્રસન્ન થાઓ. હે સુરશ્રેષ્ઠ, પ્રસન્ન થાઓ. હે વિબુદ્ધ પ્રિય, પ્રસન્ન થાઓ. હે દેવતાઓના સ્વામી, પ્રસન્ન થાઓ. હે દેવતાઓના નિવાસસ્થાન, પ્રસન્ન થાઓ. જગતના કારણોના પણ કારણ સર્વ લોકેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. સર્વનું સર્જન કરનાર હે દેવ, પ્રસન્ન થાઓ. હે ધરણીધર, મારા પર પ્રસન્ન થાઓ. જળમાં નિવાસ કરનારા પરમેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. હે મધુસૂદન, હે કમલાકાંત, હે ત્રિદશેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. કંસ અને કેસીનો નાશ કરનારા શ્રીકૃષ્ણ, પ્રસન્ન થાઓ. અરિષ્ટાસુરનો નાશ કરનારા ગોવિંદ, પ્રસન્ન થાઓ. દૈત્ય નાશક શ્રીકૃષ્ણ, પ્રસન્ન થાઓ. મથુરાવાસી હરિ, પ્રસન્ન થાઓ. ભગવાન, આપ જ પૃથ્વી, આપ જ જળ, આપ જ અગ્નિ અને આપ જ વાયુ છો. હે જગતપતિ, આકાશ, મન, અહંકાર, બુદ્ધિ, પ્રકૃતિ તથા સત્વાદી ગુણ પણ આપ જ છો. આપ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપક પુરુષ છો, પુરુષથી પણ ઉત્તમ પુરુષોત્તમ છો. પ્રભુ, આપ જ સગડી ઇન્દ્રિયો અને તેમના શબ્દ વગેરે વિષય છો. આપ જ દિક્પાલ, ધર્મ, વેદ, દક્ષિણા સહિત યજ્ઞ, ઇન્દ્ર, શિવ, દેવતા, હવિષ્ય અને અગ્નિ છો. વસુ, રુદ્ર અને રુદ્ર, આદિત્ય અને ગ્રહ પણ આપના જ સ્વરૂપો છે. અને જેટલી પણ જાતિઓ છે, જે કઈ જે કોઈ પણ જીવ નામધારી પદાર્થ છે, તે બધું આપ જ છો. વધારે કહેવાની શી જરૂર. બ્રહ્માથી લઈને તણખલા સુધી જે કઈ પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચરાચર જગત છે, તે આપ જ છો. હે દેવ, આપનું જે પરમ સ્વરૂપ છે, તે કુટસ્થ, અચળ અને ધ્રુવ છે. તેને બ્રહ્મા વગેરે દેવતા પણ જાણી શકતા નથી. પછી અમારા જેવા અલ્પ બુદ્ધિના મનુષ્ય તેના તત્વને કઈ રીતે જાણી શકે છે? હે ભગવાન, આપ શુદ્ધ સ્વભાવ, નિત્ય, પ્રકૃતિથી પર, અવ્યક્ત, શાશ્વત, અનંત તથા સર્વવ્યાપી મહેશ્વર છો. આપ જ આકાશ સ્વરૂપ, પરમ શાંત, અજન્મા, વ્યાપક અને અવિનાશી છો. આ પ્રમાણે આપના નિર્ગુણ અને નિરંજન, માયા રહિત શુદ્ધ રૂપની સ્તુતિ કરવા કોણ સમર્થ છે? હે દેવ, અવિનાશી દેવ દેવેશ્વર, મેં જે વિકળ અને અલ્પ જ્ઞાન હોવાના કારણે આપની સ્તુતિ કરવાની ધૃષ્ટતા કરી છે, તેને આપ ક્ષમા કરવાની કૃપા કરો. માર્કંડે મુનિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન બહુ પ્રસન્ન થયા અને મેઘ જેવી ગંભીર વાણીમાં બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, તમારા મનમાં જે અભિલાષા હોય તે કહો. હે બ્રહ્મર્ષિ, તમારી જે ઈચ્છા હશે તે બધું તમને આપીશ. માર્કંડેજી બોલ્યા, હે દેવ, હું આપને અને આપની માયાને જાણવા ઈચ્છું છું. હે દેવેશ, આપની કૃપાથી મારી સ્મરણ શક્તિ લુપ્ત થઈ નથી. હે પુંડરીકાક્ષ, આપ અવ્યય છો, હું આપના તત્વને જાણવા ઈચ્છું છું. આ સંપૂર્ણ જગતનું પાન કરીને આપ સાક્ષાત પરમેશ્વર અહીં બાલ સ્વરૂપે કેમ રહો છો? આ બધું કહેવાની કૃપા કરો. મુનિના પ્રમાણે પૂછવાથી પરમ કાંતિમાન દેવાધિદેવ શ્રી હરિએ તેમને સાંત્વના આપતા કહ્યું, હે બ્રહ્મન, દેવતાઓ પણ મને વાસ્તવમાં જાણતા નથી, પરંતુ તમારા પર પ્રેમ હોવાના કારણે હું મારું રહસ્ય કહીશ કે કઈ રીતે હું આ જગતનું સર્જન કરું છું. હે બ્રહ્મર્ષિ, તમે પિતૃભક્ત છો, અને મારા શરણે આવ્યા છો, તેથી તમને મારા સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન થયા છે. તમારું બ્રહ્મચર્ય મહાન છે. પૂર્વકાળમાં મેં જળને નારા નારા નામ આપ્યું હતું. તે નારામાં મારું સદા અયન એટલે નિવાસ રહે છે, તેથી હું નારાયણ કહેવાઉં છું. હે દ્રિજોત્તમ, હું નારાયણ જ સર્વની ઉત્પત્તિનું કારણ, સનાતન, અવિનાશી, સમસ્ત ભૂતોનો સ્રષ્ટા અને સંહર્તા છું. હું જ વિષ્ણુ, હું જ બ્રહ્મા અને હું જ દેવરાજ ઇન્દ્ર છું. યક્ષરાજ, કુબેર અને પ્રેતરાજ યમ પણ હું જ છું. હું જ શિવ, ચંદ્રમા, પ્રજાપતિ, કશ્યપ, ધાતા, વિધાતા અને યજ્ઞ છું. અગ્નિ મારું મુખ, પૃથ્વી ચરણ, ચંદ્ર ને સૂર્ય નેત્ર, દ્વિલોક મસ્તક, આકાશ અને દિશાઓ કાન, તથા જળ એટલે સ્વેદ પરસેવો છે. દિશાઓ સહિત આકાશ મારું શરીર અને વાયુ મારા મનમાં સ્થિત છે. મારા વડે પર્યાપ્ત દક્ષિણાવાળા અનેક યજ્ઞોનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે. પૃથ્વી પર વેદના વિદ્વાન દેવ યજ્ઞમાં સ્થિત મુજ વિષ્ણુનું જ યજન કરે છે. સ્વર્ગની ઈચ્છા રાખનારા મુખ્ય મુખ્ય ક્ષત્રિય અને વૈશ્ય પણ યજ્ઞ દ્વારા મારી આરાધના કરે છે. હું જ શેષનાગ રૂપે ચારે બાજુના સમુદ્રો અને મેરુ પર્વત સહિત આખી પૃથ્વીને એકલો જ ધારણ કરું છું. પૂર્વકાળમાં વરાહ રૂપ ધારણ કરીને મેં જ જળમાં ડૂબેલી આ પૃથ્વીનો પોતાની શક્તિ વડે ઉદ્ધાર કર્યો હતો. હે દ્વિજશ્રેષ્ઠ, હું જ વડવાનલ થઈને સમુદ્રનું જળ ખેંચીને મેઘ રૂપે તેની વર્ષા કરું છું. બ્રાહ્મણ મારું મુખ, ક્ષત્રિય ભુજાઓ, વૈશ્ય જાંઘ અને શુદ્ર ચરણ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ મારાથી જ પ્રગટ થાય છે અને ફરી મારામાં જ પ્રવેશ કરી જાય છે. જ્ઞાન પરાયણ સંન્યાસી, સંયમશીલ જિજ્ઞાસુ તથા કામ, ક્રોધ અને દ્વેષ વિનાના અનાસક્ત, નિષ્પાપ, સત્વસ્થ, અહંકાર શૂન્ય તથા અધ્યાત્મ તત્વના જ્ઞાતા બ્રાહ્મણ સદા મારું જ ચિંતન કરતા રહીને ઉપાસના કરે છે. હું જ સંવર્તક જ્યોતિ, હું જ સંવર્તક અગ્નિ, હું જ સંવર્તક સૂર્ય અને હું જ સંવર્તક વાયુ છું. આકાશમાં જે તારા દેખાય છે તે બધાને મારા જ રોમકૂપ સમજો. રત્નોથી ભરેલા સમુદ્ર અને ચારે દિશાઓને મારું જ સ્વરૂપ જ જાણો. મનુષ્ય જે કર્મ કરીને કલ્યાણના ભાગી થાય છે એ પણ મારું જ સ્વરૂપ છે. સત્ય, દાન, ઉગ્ર તપસ્યા અને અહિંસા આ મારા બનાવેલા વિધાન પ્રમાણે જ આદર્શ માનવામાં આવે છે અને મારા જ સ્વરૂપમાં એ સ્થિત છે. જેમની જ્ઞાન શક્તિ મારા દ્વારા મોહિત થઈ જાય છે તેઓ ઈચ્છા અનુસાર ચેષ્ટા કરી શકતા નથી. વેદોનો સારી રીતે સ્વાધ્યાય કરીને વિવિધ પ્રકારના યજ્ઞો દ્વારા યજન કરનારા, શાંત ચિત્ત અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરનારા બ્રાહ્મણો મને જ પ્રાપ્ત કરે છે. પાપાચારી, લોભી, કૂપણ, અનાર્ય તથા મનને વશમાં ન રાખનારા મનુષ્યો મને પ્રાપ્ત કરી શકતા નથી. જેમના અંતકરણ શુદ્ધ છે તેમને પ્રાપ્ત થનારું મહાન ફળ મને જ સમજો. કુયોગ સેવી મૂઢ મનુષ્યને માટે હું અત્યંત દુર્લભ છું. હે સંત શિરોમણી, જ્યારે જ્યારે ધર્મની હાનિ અને ધર્મનું ઉત્થાન થાય છે ત્યારે ત્યારે હું પોતાને પ્રગટ કરું છું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ સતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ. 56મા અધ્યાયના 35 થી 36 શ્લોક સંખ્યા. હિંસા પરાયણ દૈત્ય તથા ભયંકર રાક્ષસ જે મોટા મોટા દેવતાઓને માટે પણ અવધ્ય છે, તેઓ જ્યારે આ સંસારમાં જન્મ લે છે ત્યારે હું પુણ્યાત્માઓને ત્યાં જન્મ લઉં છું. મનુષ્ય શરીર ધારણ કરીને સમસ્ત અનિષ્ટોનું નિવારણ કરું છું. દેવતા, મનુષ્ય, ગંધર્વ, નાગ તથા રાક્ષસો અને સ્થાવર ભૂતોનું પોતાની માયા વડે સર્જન કરીને હું પુનઃ તેમનો સંહાર કરું છું. પછી કર્મકાળમાં તેમના યોગ્ય શરીરનો વિચાર કરીને સૃષ્ટિ કરું છું. મુજ સ્વરૂપ ભૂત ધર્મ સતયુગમાં શ્વેત હોય છે, ત્રેતામાં શ્યામ અને દ્વાપર આવવાથી લાલ થઈ જાય છે અને કળિયુગમાં કાળો પડી જાય છે. પ્રલયકાળ આવતા જ હું અત્યંત દારૂણ કાળરૂપ થઈને એકલો જ સમસ્ત ત્રિલોકીનો નાશ કરું છું. ઉત્પત્તિ, પાલન અને સંહાર આ ત્રણ મારા જ ધર્મ છે. હું સંપૂર્ણ વિશ્વનો આત્મા અને સર્વલોકને સુખ આપનાર છું. મારું કોઈના પ્રત્યે અળગાપણું નથી. હું સર્વવ્યાપી અનંત અને ઇન્દ્રિયોનો નિયંતા છું, મારા ભરેલા ડગ બહુ મોટા છે, હું એકલો જ કાળચક્રનું સંચાલન કરું છું, જે બ્રહ્મનું રૂપ છે તે મારું જ રૂપ છે, તે જ સંપૂર્ણ પ્રાણીઓને શાંતિ આપનારું છે, તેનો ઉદ્યમ પ્રાણી માત્રની શાંતિ માટે હોય છે। હે મુનિશ્રેષ્ઠ, આ પ્રમાણે હું પ્રાણી માત્રના આત્મા રૂપે સ્થિત છું, છતાં મને કોઈ જાણતું નથી। ભક્તો સર્વભૂતોમાં સદા મારું પૂજન કરે છે। હે બ્રહ્મન, મારામાં તમે જે કંઈ ક્લેશનો અનુભવ કર્યો છે તે બધો તમારા સુખના ઉદય અને કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે। તમે લોકમાં જે કંઈ સ્થાવર જંગમ રૂપે જોયું છે તે બધું સંપૂર્ણ ભૂતોને ઉત્પન્ન કરનાર મારો આત્મા જ છે, જેને મેં તે રૂપે પ્રગટ કર્યો છે। હું જ શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર નારાયણ છું। જ્યાં સુધી 1000 યુગોનો સમય વ્યતીત થઈ જતો નથી ત્યાં સુધી સંપૂર્ણ વિશ્વને મોહિત કરી નહીં જળમાં શયન કરું છું। હે મુનિશ્રેષ્ઠ, જ્યાં સુધી બ્રહ્મા સૂઈને ઉઠી જતા નથી ત્યાં સુધી હું અહીં શિશુ રૂપે નિવાસ કરું છું। હે વિપ્રેન્દ્ર, મુજ બ્રહ્મરૂપી પરમાત્માએ અનેક વાર સંતુષ્ટ થઈને તમને વરદાન આપ્યું છે। સમસ્ત ચરાચર જગતનો નાશ થઈને એ કારણોમાં મગ્ન થઈ જતા તમે મારી જ આજ્ઞાથી અહીં આવ્યા છો। પછી જ્યારે તમે મારા શરીરમાં પ્રવેશ્યા છો ત્યારે તમને મેં સંપૂર્ણ જગતનું અવલોકન કરાવ્યું છે। ત્યાં સંપૂર્ણ લોકને જોઈને તમે વિશ્વમાં પડી ગયા અને મને સમજી ન શક્યા। ત્યારે તરત મેં તમને મારા મુખમાંથી બહાર કાઢી દીધા અને દેવતા તથા અસુરોને માટે જેને જાણી શકું દુર્લભ છે તેવા આત્મ તત્વનું તમારી સમક્ષ વર્ણન કર્યું છે। હે બ્રહ્મર્ષિ, જ્યાં સુધી મહાતપસ્વી બ્રહ્માજી ન જાગે ત્યાં સુધી તમે અહીં નિર્ભય થઈને સુખપૂર્વક રહો। તેમના જાગ્યા પછી હું એકલો જ સમસ્ત પ્રાણીઓનું સર્જન કરીશ। આમ કહીને ભગવાને મુનિવર માર્કંડેયજીને પૂછ્યું, મુનિ તમે જે અભિપ્રાયથી મારી સ્તુતિ કરી છે તે કહો, હું તમને તરત જ ઉત્તમ વરદાન આપીશ। ભગવાનની આ કલ્યાણમય વાત સાંભળીને માર્કંડેય મુનિ ઓચિંતા તેમના ચરણોમાં પડી ગયા અને આ પ્રમાણે બોલ્યા, હે દેવેશ, મેં આપના ઉત્કૃષ્ટ સ્વરૂપના દર્શન કર્યા, એનાથી મારો સંપૂર્ણ મોહ દૂર થઈ ગયો। હે નાથ, હવે હું આપની કૃપાથી એવું ઈચ્છું છું કે સગળા લોકોના હિત જુદી જુદી ભાવનાઓની પૂર્તિ તથા શૈવ અને વૈષ્ણવ વચ્ચેના વિવાદના નિવારણ અર્થે હું આ પરમ ઉત્તમ પુરુષોત્તમ તીર્થમાં ભગવાન શિવનું બહુ મોટું મંદિર બનાવડાવું અને તેમાં શંકરજીની પ્રતિષ્ઠા કરું। એનાથી સંસારના લોકો એ જાણી લેશે કે વિષ્ણુ અને શિવ એક રૂપ જ છે। આ સાંભળીને ભગવાન જગન્નાથે ફરીથી મહામુનિ માર્કંડેયજીને કહ્યું, હે બ્રહ્મન, તમે મારી આજ્ઞાથી તરત જ એક મંદિર બનાવડાવો અને તેમાં વિવિધ ભાવોની પૂર્તિ તથા આરાધના માટે પરમ કારણભૂત ભુવનેશ્વર લિંગની સ્થાપના કરો। એમના પ્રભાવથી તમારો ભગવાન શિવના લોકમાં અક્ષય નિવાસ થશે। શિવની સ્થાપના કરવાથી મારી જ સ્થાપના થાય છે, અમારા બંનેમાં જરાય ભેદ નથી, અમે એક જ તત્વ બે રૂપમાં વ્યક્ત થયા છીએ। જે રુદ્ર છે તે જ વિષ્ણુ છે, જે વિષ્ણુ છે તે મહાદેવ છે, વાયુ અને આકાશની જેમ અમારા બંનેમાં કોઈ અંતર નથી। જેઓ અજ્ઞાનથી મોહિત છે તેઓ એ વાતને જાણતા નથી કે જે ગરુડ ધ્વજ છે તે જ વૃષભ ધ્વજ છે। તેથી હે બ્રહ્મન, તમે પોતાના નામથી શિવાલય બનાવડાવો અને દેવાધિદેવ ભગવાનની ઉત્તર તરફ એક સુંદર તીર્થ સરોવરનું નિર્માણ કરો। તે તીર્થ મનુષ્ય લોકમાં માર્કંડેય હ્રદના નામે વિખ્યાત થશે। તેમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થઈ જશે। માર્કંડેય મુનિના પ્રમાણે કહીને સર્વવ્યાપી ભગવાન જનાર્દન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા। અધ્યાય 30 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।